જાણો કે રજતિ માં હતા.

Thank you. આરામ કરો Thank you. તમે સાધ્યમાં બેસાડો છો મારો આભાર માનવા માટે મારી પાસે પૂછતા શબ્દો નથી. Thank you. માણસે નથી બનાવી, કુદરતે બનાવી છે. મારી જે રિલેટિવ છે આમ છે શું કહે છે, હું નથી કહેતો દાદી પર કોઈ જશે નથી. કુદરતની બધી માયા બધી ચાલુ છે આવી ગાડી ચલાવી ના હોય.

Thank you. આવી જવાનું છે.